લોકો કરતા નથી, આ લોક કરતા નથી કરતી. જે કુદરત નો જેવો છોકરો છે તેઓ એ બતાવ્યા. જે પૂજન નો જેવો સ્વભાવ છે બતાવો છો. આપડે લોક અધિપતિ ખરી વાત છે. તેના આપડા લોક કરતા માણસ છે એટલે બધું આ ઉપાધિ છે. શું છે દાદાજી? બધાને નિર્દોષ કે છે દાદાજી, બધાને નિર્દોષ કે છે. નિર્દોષ કહેવાનું કારણ એટલું છે કે આ બધી પ્રકૃતિ સ્વભાવ ઉપર વર્ણન કરવા માંડ્યા. પેલો કહે છે હું ચીડે એટલે ચીડે. પણ જ્યાં સુધી ભ્રાંતિ શું થાય એ જ થાય ત્યાં સુધી હું જ ચીડાયો થાય. આ તો સ્વભાવ જ છે. ખાલી જેનો જે સ્વભાવ છે બતાવ્યા વગર એ નહીં. ઉધરસ ખાતી લે ઉધરસ ખાતી ખાતી ફરી ખાતી એ બતાવે છે. સ્વભાવ સ્વભાવ પોતાનો શું સ્વભાવ છે તે બતાવે છે. સ્વભાવ નહીં ને દાદાજી, આપડે જતા હોય ને તો ગાડી લઈ જતા હોય તો કૂતરો પણ બસ બસ કરતા જોડે દોડે. શું કરે કે સ્વભાવ બતાવે છે જે સ્વભાવ છે. એટલા દોસ્તી કોઈ પરિણામ ના હોય ને એટલા દોસ્તી. દાદાજી ને આવું જે મકાન હોય આપડે પકડાણ કરાવે તો એટલો જ ભાવ એટલો જ કાર્ય કરવાનો. બીજું ને બીજું થઈ ગયું નથી જોવાનું નથી. એનાથી દુઃખી થવાની જરૂર નથી. ના, અધિકાર તમને આટલો જ છે. એટલો જ કરવાનો અધિકાર છે. શું છે તમને અધિકાર નથી, પરિણામ નો અધિકાર નથી. દાદા ભાવ થયો આનંદ તો થાય છે. આનંદ તો થાય છે. આનંદ તો થાય છે. એ તો સ્ટેશન પર તો ઉતારે ને આણંદ ના સ્ટેશન પર સારો આનંદ થાય અહી બેઠા થાય છે દાદા ના સાનિધ્ય માં આનંદ થાય છે આપડા હાથમાં છે ભાવ કરવાનો આપણા હાથમાં છે એટલે સર્જન કરવાનું ભાવ કરવાનો આપડે જ્ઞાન લીધા પછી જ્ઞાન લીધા પછી જો થાય ને તો ભાઈ માલ ભરેલો તે નીકળે છે બસ એ તો ડિસ્ચાર્જ છે બાકી બહાર જ્ઞાન ના લીધું હોય ને તેનો ભાવ કરવાનો અધિકાર છે હા એ તો છે જ દાદા એને અધિકાર એ જેનું નવું ચાર્જ છે ને એ જેનું નવું ચાર્જ છે ને એને જ્ઞાન ન લીધું હોય એના માટે ભાવ એ જ ચાર્જિંગ છે ને બસ હવે એને અત્યારે આ લોકો શું સમજ્યા છે થતું નથી કરવાનું નથી પરિણામ નથી કરવાનું ત્યારે બધું ઊંધું બફાઈ છે પૈસા ન હોય છતાં દાન કરવાનો ભાવ થાય લાખો રૂપિયા દાન ના ભાવ કરવા પછી થયું કે ના થયું એનું ફળ પછી પરિણામ આવશે તે વ્યવસ્થા તાપમ કહ્યું અહીંથી ભાવ કર્યા તરત જ એ ચિઠ્ઠી વ્યવસ્થા એમાં ગઈ કોમ્પ્યુટરમાં પછી એનો હિસાબ આપશે ત્યાર બધી લાખ રૂપિયા જે દાન કરવાનું કર્યું હતું ત્યાર એ લાખ રૂપિયા ભેગા કરી આવશે ત્યાર પછી દાન થાય ને એટલે બધું ભેગું કરી આપશે કારણ કે તમારી માલકીનું જગત છે આ જગત કઈ કોઈને માલકીન નથી કોઈને કોઈ કોઈ જગ્યાએ તમે ગીરો મૂકેલું નથી એટલે તમારે જેવા ભાવ કરો તેવું થાય જેવા ભાવ કરો ભાવ સત્તા તમારી છે પણ બુદ્ધિ ના આશય તો જુદા ને એ બુદ્ધિ ના આશય પ્રમાણે ભાવ થાય બધા એટલે ભાવ બુદ્ધિ ના આશય પ્રમાણે થાય બુદ્ધિ ના હશે હોય હું તેના પ્રમાણે ભાવ સત્તા આપડે તાબા નથી એટલે દેખીતી રીતે બુદ્ધિ ના સત્તામાં હોય એટલે થાય શું ભાવ સત્તા એકલી કરવાની બીજું કઈ થાય નહીં ભાઈ જેટલું જોર વાપર્યું હોય કોનો છે પેટ્રોલ પછી કેવી મને આમાં એમ કહ્યું ને એમ બચી બગડે એની વિચાર આવવાની ક્યારે ની દ્રષ્ટિ બગડે આપડે ઓળખી લેવાનું આ બહેનો બે ત્રણ જણા આવે છે એમાં કોઈ આપણને બંધન કરે એવી નથી ને એ સ્વભાવ જોઈ લેવાનો પછી આપણે લાગે બંધન કરે એવી નથી એટલે શું બંધન કરે એવા સ્વભાવ વારી ભાઈ એ સ્વભાવ જોઈ લેવો હજી તો આપણે ઇન્ડિયામાં તો સારું છે એટલું બહેનો બહેનો તરફથી થોડો આપણને સહકાર મળે હવે ફોરેન માં તો સહકાર આપણા ગણેશપુરી ના મહારાજ ગયા હતા મુક્તાનંદજી એની સાથે પ્રોફેસર જૈન ગયેલા જૈન તે વખતે હા ઇન્ટરપ્રિટર ને સંન્યાસ લીધેલો માણસ અને દિલ્હીમાં પ્રોફેસર રહેલા ઘણો વખત સુધી એ પછી એમની પાસે આવ્યા હતા જૈન પોતે અને ત્યાં એમને દીક્ષા લીધેલી મુક્તાનંદજી પાસે ત્યાં અમેરિકામાં ગયા ભણી ગયા આવેલા જી અમારા પેલું સ્વભાવ ની વાત આવી ને એ સ્વભાવ દરેક એના સ્વભાવ બતાડે છે એનું ને આ તો કહ્યું કે સંજોગ ભેગા થાય તો એને દ્રષ્ટિરાગ ઉત્પન્ન થાય અને પેલી વાત એવી છે કે સ્વભાવ પ્રમાણે સંજોગ ભેગા થાય અને આ પછી સંજોગ ભેગા થવા છીએ પછી દ્રષ્ટિલાગ ઉભો થાય. આપડે સ્વભાવ જોઈ રહ્યા કે આ ફોન તરફ આપડે કોઈ જાત નિષ્કર્ષ છે તક ના નથી. પછી કોર્ટે આપી દેવાનું બધું. હા એટલે કુછ એની એની ફ્રેન્ડશીપ ચાલે પછી વાંધો નથી કે ભાઈ સ્વભાવ ઓળખી લેવાનો ખોટી ફ્રેન્ડ. એટલે પછી એમાં બીજો માલ નીકળે જ નહીં. હા કઈ રીતે ઓળખવાના, કેવી રીતે ઓળખવાના, કેમ આનો થાય ભારે ઓળખાય બધા બરાબર છે. તમને ઓળખાય વિચારો બધી જાત ના આવે પણ તે સ્વભાવ ઓળખાય. પણ એ તો આપને ઓળખાય એટલે સ્વભાવ પ્રમાણે વિચારો આવે એવું નથી. વિચારો સ્વભાવ પ્રમાણે આવે એવું નથી. વિચારો તો સ્વભાવ ના હોય છતાં આવે. સ્વભાવ ના હોય છતાં વિચાર આવે. એ વાત પણ એ વિચારો ફળદાયી ના ફળદાયી નો હોય. આને વિચારે ના આવે. એ સ્વભાવ દ્રઢ થઈ ગયેલો આકાતો રહી ગયો. આ તો બધા સાધુમાં સાધુમાં એના થોભણ ભોગણ બધા થોભણ એક વાક્ય બોલે ત્યારે શાસ્ત્ર માં લખવા દે. એક જ બોલેલા દાદા શાસ્ત્ર માં લખવાનું હોય. બહુ સરસ વાક્ય બોલેલા. એક વાત અમે બેઠેલા હશું ઘરમાં, અમે બહાર નીકળતા હતા તો વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ દાદા બોલે. બે ભેગા થયા તોય પઝલ જ છે ને. બે વ્યક્તિ ભેગી થાય તોય પઝલ ઉભા થાય. વર્લ્ડ પણ પઝલ છે. રામ પાસે તો સાધુ પણ આ સ્વભાવ પ્રકૃતિ નો છે કે અહંકાર નો છે? અહંકાર નહી આવી ગયો. અહંકાર પ્રકૃતિ માં આવી ગયો. પ્રકૃતિ એટલે સ્વભાવ. માણસ નો સ્વભાવ એક થઈ ગયો, નક્કી થઈ ગયો કે સ્વભાવ એ પ્રમાણે ફળ આપે. પછી ના બીજું ફળ નહીં આપે. એને વાત નહીં લેવાનો સ્વભાવ હોય એટલે લીધેલી પાછી એમ જે સ્વભાવ. એ સ્વભાવ પાછો બદલાય ખરો? સ્વભાવ બદલાય ખરો? સ્વભાવ દરેક સ્વભાવ છે ને એની મેં જેટલા જેટલા એ છે ડિવિઝન, એમાં એક ડિવિઝન ખરાબ થવાનું હતા એ બદલી જાય. પોતે પ્રકૃતિ ને જાણે કે આવી પ્રકૃતિ છે. પુરુષાર્થ હોતો જ નહી. જે થઈ રહ્યો છે ને તે પુરુષાર્થ છે. શું છે? પેલા થયેલો છે એમને થઈ રહ્યો છે થતો જ હોય. પુરુષાર્થ કરીએ તે કહીએ તો આપડે શબ્દ શબ્દ બાકી થાય એટલે આપડે જોયું કે પુરુષાર્થી ફરી વાર આવશે. એ પણ પેલું એટલે મેં વણાયેલું જ હોય, વણાઈ ગયેલું જ હોય. આ તો પુરુષાર્થ કરીએ છીએ એ બધું અહંકાર થઈ ગયો. એટલે આ પ્રકૃતિ નો સ્વભાવ, પ્રકૃતિ એનો સ્વભાવ બતાવ્યા કરે અને સંજોગ ભેગા થાય એટલે એનો સ્વભાવ બતાડે, પાછા સંજોગ ભેગા થાય એ બતાડે, એમ કરતી કરતી ખલાસ થાય એવું. એમ કરતી કરતી એ પ્રકૃતિ ખલાસ થાય. એમ કરતી કરતી પ્રકૃતિ ખલાસ થાય. હા કોઈ એન્ડ આવી ગયો છે? કોઈ સવાલ એન્ડ આવી ગયો. એન્ડ આવી ગયો હોય એ તો ખલાસ થાય, પણ જે ચીકણી પ્રકૃતિ હોય એની પણ એને પણ સંજોગ ભેગા થવાના ને એ ઓપન થવાની ને પ્રકૃતિ. તે વખતે એ પ્રકૃતિ ઘસાય ખરી એટલી જ્ઞાન લીધું હોય પછી પછી બહુ ઊંચી વાત છે એ પ્રકૃતિ નો સ્વભાવ બધો ફેરફાર થવાનો ના એમાં એટલે એનો કયા આધાર એટલે પોતે એ કયા આધારે ફેરફાર થાય છે આ જ્ઞાન લીધું હોય તો એની પ્રકૃતિ પણ સ્વભાવ તો પ્રકૃતિ નો તો બદલાવાનો નહીં ને બદલાય પરિણામ રહેતી જ હોય અંદર એટલે કોઈમાં થતા વિશેષ બદલી જાય કેવું એટલે એ જયારે એનું ડિસ્ચાર્જ પૂરું થાય ત્યારે ખરા એટલે પ્રકૃતિ ના સ્વભાવ થી પણ પોતે તો જુદા છે ને આ પ્રકૃતિ એના સ્વભાવ માં હોય એનાથી પણ પોતે તો જુદા જ છે ને તદ્દન જુદો જુદો પ્રકૃતિ તો હવામાન જોવા માટે છે કે આપડા જોવા માટે નઈ અમારો સ્વભાવ એટલે આપણને એમ રે ના એટલે દેવું ને કઈ ભાગ્ય નહીં ઇમ્પોર્ટ બોર્ટ બધું ભાગ્ય ને ત્યારે પોતાની જોવા માટે નહીં એમ કે કોર્ટમાં 2 લાખ માપી નહીં પણ એને ગયા એનો વાંધો નહીં એવું આપણે જાણીએ ને પ્રકૃતિ સ્વભાવ સ્વભાવ જાણતા પોતાની પ્રકૃતિ નો સ્વભાવ એ બરોબર છે પણ પોતાની પોતાની પ્રકૃતિ નો સ્વભાવ જાણવા માટે નહીં એ જાણવાનો નહીં જરૂર પોતાની પ્રકૃતિ નો જાણતો હોય નથી જાણતા હોય કયા ખૂણા વીકનેસ છે કયા ખૂણા સારું છે બધું પણ કે છે કે ભાઈ કે છે કે યોગેશ કે છે કે પોતાની નથી જાણતો હતો લોકો ની જાણે પણ પોતાની નો જાણે એના જ માર ખાય છે એનો જ માર ખાય છે કે ના આપડા જ્ઞાની પોતાનું જાણે હજુ કેટલાક નહીં ઊંડા નહીં નહીં જાણતા નહીં જાણતા બાકી કેટલાક સમજદાર માણસ બધું જાણો અને આ લોકો લખે છે મોટા મોટા કાગળ હશે તો એનું બધું જ એની પ્રગતિ બહાર કર્યા હતા આ લોકો એમને આલોચના લખે છે ને એમાં બધું આવી જાય કેવડો મોટો કાગળ લખી લાવ્યો આત્મકથા લખી છે આત્મકથા આટલા આટલા કાગળ એટલે તારે બધું જ લખી નહીં લખે પણ મારું માથું ચડી એટલે હું એમ નહીં હોય મારે હું ક્યાં તમારા ખરા હું શું છું અનંતરતાનું તમારે ઘણું છે દાદાજી પોતે લખે હા પોતે લખે એટલે પોતાને બધું યાદ તો આવી જાય ને આ લખે એ ઘણું જ છે ને પોતાનું બહુ થઈ ગયું હા બહુ થઈ ગયું છતાં આમ જોયા લે પછી આ પેલી પ્રકૃતિ નો સ્વભાવ છે નિર્જરા પામતો જાય એવું પણ ચડે ખરો ને જેમ નિર્જરા પામતો જાય એમ કહ્યું ને એ પ્રકૃતિ વધારે ચીકણી થતી જાય એવું પણ બને ને ચીકણી પણ થતી જાય ને વધારે એમ અહંકાર હોય તો આપડે તો હવે કઈ આપડે વગર અહંકાર પાત્ર પડતું પડતો જાય છે પાગળતો જાય કઈ નિશાન માં ભણ્યા છે તો પણ પંચોતેર ની ઉંમર ને પેલું શરીર ના આ એક બંધ છે તો આમ માફો પડે છે અત્યારે જવાનું હતું વિચાર રાખે તો પછી બંધ રાખ્યો આપડે બીજો ફોન કરી દો એ બી કેમનું છે કેટલા પંચાયત કશું થતું નથી 11 વખત પડી ગયો પણ કશું થતું એટલે કોઈને બહુ જોર કેવા લાગે આત્મા ને કઈ થાય નઈ આ બાર ખોલી છે ને એ તો બધું આગળ બધું થયા કરે જીવો નો જન્મ કર્મ ને આધીન છે, મૃત્યુ વખતે વાસના રહેલ વાસના ના આધીન છે, એવું પૂછે છે. મૃત્યુ વખતે જે વાસના છે ને છેલ્લા કલાક માં એના અધીન છે બધી જો વાસના તે ચોખ્ખી થઈ જાય તો બહુ સુંદર લંગાયક થાય. એટલે કર્મ ના અધીન તો નથી ગણાય ને? ના, એ બધું કર્મ સર્વાઈવ જ આવે કેવાય તો કર્મ જ કેવાય, પણ ખરી ખરી વાસના હાથ તમારી દ્રષ્ટિગત ફેરફાર થાય તો બહુ સુંદર થાય. દ્રષ્ટિગત સર્વૈવ આવે, સર્વૈવ કર્મ સર્વૈવ આવે. તફાવત પડે ને? કારણ પ્રોફિટ એન્ડ લોસ એ પછી હિસાબે બધું વર્તી બધી વાર્તા કર્યા છે. એટલે અંતિમ ઈચ્છાઓ ઈચ્છાઓને લીધે જન્મ થાય એમ ને? અંતિમ ઈચ્છાઓ લીધે જન્મ થાય. અંતિમ ઈચ્છાઓને લીધે જન્મ થાય. અંતિમ જે ઈચ્છા હોય એ ઈચ્છાઓ પ્રમાણે જન્મ. એક કલાક જન્મ આવે તરત કામ થાય છે. પછી એ યોની કેવી રીતે નક્કી થતી છે? યોની કેવી રીતે નક્કી થતી હશે? યોની કેવી રીતે નક્કી થતી હશે? એ તો એના પરથી નક્કી થઈ છે કે તે ચામાં છે ભાઈ. સમજ ને? ચોરીઓ પહેરા ભાઈ રહ્યા હોય, ક્યાંક મકાન રહી જશે તેનું શું થશે, ઇન્કમ ટેક્સ નું રહી જશે તેનું શું થશે, એમાં રહ્યા હોય ને તો જા કરે નથી. તો પછી બાબા કર્મ નું ક્યાં વાત જ આવી? કર્મ ની તો પછી એમાં કર્મ ની વાત ક્યાં આવી? તો પછી એમાં કર્મ ની વાત ક્યાં? કર્મ સર્વૈવ એ વિચારો આવે છે ને, એ જે ભય લાગે તે વિચારો આવે છે ને, કર્મ સર્વૈવ ને આધાર આવે. જો ધર્મ ધર્મ કરવા જવાય ને તો તાર બી વિચારો આવે. કેટલાક લોકો પૈસા વાળા હોય છે, શ્રીમંત હોય, બધી રીતે હોય, પણ કાકા મરવાના થયા તે છોકરાઓ કે છે કે બાપુજી નૌકા મંત્ર બોલ્યા કરો. બાપુજી છોકરા છે મને અમને પડે છે. તો બાપુજી શા માં ચાર છોકરી હતી ને, તેમ સાઈડ પહેલેથી ગોળી હતી રહી ગયેલી. તે એમના મનમાં એમ કે આ થોડી રહી ગઈ, આ થોડી રહી ગઈ, એની ઉપાધિ કર્યા કરતા હતા. કેવી? એટલે છોકરા સમજી ગયા કે છોકરી માંગેડમાં છે, એટલે અવતાર ખોટો થશે એમનો. એટલા માટે એમનું વલણ ફેરવા માટે કે નૌકાર મંત્ર બોલો, ના બોલ્યા. પૂરતું ઘણા લોકો કહે છે કે આ ખોટા અંદર વાળા થઈ ગયા મનમાં મનમાં. પછી આ લોકો છોકરાઓએ શું કર્યું? નાની છોકરી હતી જે પહેરાવાની તેને મોકલી. એ છોકરી કહે બાપુજી મારી ચિંતા ના કરશો, તમે નૌકાર મંત્ર બોલો. તો આ ધેર શું કે છે મનમાં મનમાં? છોકરું છે ને તો સમજણ શું છે એને સમજે નહીં. તો આવું બોલે છોકરું છે ને આકલો કોથળો જતી કદાચ આવે એ બધું ચાર પ્રકાર સીધા કોળીઓ છોકરાઓ મિલકતમાં કહેવામાં જીવ રહ્યો કે ચાર પ્રકાર. તો ભગવાન માં જીવ રહ્યો હોય તો પછી મનુષ્ય માં આવે. તો ભગવાન માં કરતા પુરુષ ના માં એવું જીવ રહ્યો હોય તો પછી મનુષ્ય માં આવે. તમે મળે અને લોકો નું ભૂલું કરવામાં જીવ રહ્યો હોય, પોતાનું નહીં પોતાના લોકો, તો દેવગતિ માં જાય. અને જે આત્મા મળે એ મોક્ષ માં જાય. તેકડે આત્મા મળે એનો મોક્ષ. ભાવનગર સિમંદર સ્વામી નો ફોટો હતો તે કાઢી નાખ્યો છે. તો સિમંદર સ્વામી ના મંદિર માં જઈને દર્શન કરીએ તો વાંધો નહીં ને? શંકા પડે કામ જ ઉભું કરશો નહીં, જે શંકા પડે ને તે કામ ના કરો. શંકા આપણને પડે એ કામ આપણે છોડી દેવું, કારણ કે દુનિયામાં મોટામાં મોટું ભૂત હોય તો શંકા નું ભૂત છે. મોટા મોટું ભૂત કઈક લોકો ને ખાઈ ગયેલી શંકા, જગત માં કઈક લોકો ને ખાઈ ગયેલી ફરકી ગયેલી શંકા ખૂબ જ ના થવા દેવી. ધર્મસાદ મારી ગમે તે શંકા ઉભો થાય જન્મતા તેને મારી, એને વેલો વધવા ના દેવો નહીં, જંપીર નહીં બેસતા નહીં. શંકા એ કોઈને જંપીર બેવા ને મારી ના ગયેલા લોકો, મોટા મોટા રાજાઓ ને ચક્રવર્તીઓ ને પણ શંકા એ મારી ના ગયા. શંકા કેમ આવતી હશે, શંકા આવે કેમ, બુદ્ધિ નો ડબો છે. વધુ પડતી બુદ્ધિ નો ડબો છે. શંકા આવી હોય તો એમ જ ભૂલી જાય, રાત શંકા ના આવી હોય તો ભૂલી જાય. સ્ત્રીઓને શંકા આવી હોય તો પાછી ભૂલી જાય, પણ પુરુષો તો શંકા ના હોય તો ડખો કરી ઉભી કરે. સ્ત્રીઓને શંકા આવી તો છોડે નહીં, એવું નથી. સ્ત્રીઓને શંકા આવે તો છોડવો નહીં, એ તંત્ર નહીં. બધા સુધી ભૂલી જાય, પણ જો બધી યાદ રહી મારી નાખે, યાદ રહી ગઈ મારી નાખે. વાક્ય પૂરું બોલતા હોય અધુર વાક્ય નહીં, વાક્ય પૂરું બોલતા હોય ઠીક પડે. જયારે તો આ શંકા નું પૂરું શંકા રાખે એટલે પછી દાખલ કહેવાય, દાખલ દેવા મારી નાખવા એવો મારા કામ. ભાગીદારી માંડ્યો તમે રસોઈ તરફ બનાવે હું રૂપિયા કલાવો રસોઈ સારી આજ વર્ષ નમો અરિયંતાળમ